મેં પ્રવીણ ભાઈ, એટલે હું એમ કહું છું કે આપણે મર્યાદા માર્ગે કોઈ પણ મંદિરમાં જતા પહેલાં પોતાનું જે છે એ અગર આપણે સારી રીતે આવડતું હોય કે આપણે પૂરી રીતે શીખી ગયા હોય કે આપણે ઘરે પહોંચીને જતા હોઈએ તો જ ત્યાં જવાનું વિચારે. અગર ઘર જે પોતાનું જ નથી આવતું ને બીજે જતા હોઈએ તો પછી એને અન્યાશ્રય તરીકે લઈ શકાય ને? અન્યાશ્રય તરીકે લેવો કે ન લેવો એ બીજો વિષય છે. પ્રવીણભાઈએ જે પ્રશ્નો ઉઠાવ્યો એ સંબંધમાં મેં એ વાત કરી કે જ્યારે માણસના ઘરમાં રસોઈ બની રહી છે અને ઘરમાં એને ખાવા લાયક મળી રહ્યું છે, ખાઈ રહ્યો છે, એને બીજે જવા જમવાની જરૂર શું પડશે? એટલે એ વ્યક્તિને તો અહીંયા કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થઈ રહ્યો. તીર્થયાત્રા વગેરે હેતુથી ક્યારેક જતા હોઈએ અને ત્યાં આવા દેવ મંદિરો ઉપલબ્ધ થાય તો ત્યાં આપણે તીર્થ દેવતાનો આદર કરીએ, એ એક આખો બીજો પ્રસંગ થઈ ગયો. તું જે પ્રશ્ન કરી રહ્યો છે એ આશ્રય ને અન્યાશ્રયનો છે, એ અલગ ઇસ્યુ છે. એમાં હમણાં જે મારી સમજ છે તે પ્રમાણે મેં કહ્યું કે શ્રી મહાપ્રભુજી જ્યારે સ્વયં આજ્ઞા કરી રહ્યા છે અને પુરુષોત્તમજી કહી રહ્યા છે કે માત્ર આ ગણાવ્યા છે એટલા જ દેવ મંદિરો વિષ્ણુ મંદિરો ન લેવા, પરંતુ તેના જેવા બીજા જે હોય તેને સમજી લેવા. શ્રી મહાપ્રભુજીએ જે ગણાવ્યા છે એ પુરાણ પ્રસિદ્ધ સ્વયં આવિર્ભૂત થયેલા કોઈને કોઈ દેવ સ્વરૂપો સંબંધી આ દેવ મંદિરો છે. યદિ આપણે એટલી મર્યાદાને રાખી રહ્યા હોઈએ તો ત્યાં સુધી સીમિત થવું પડશે. મહાપ્રભુજી જ્યારે આ વિધાન કરી રહ્યા છે તે દરમિયાનમાં અને પુરુષોત્તમજી આ વચ્ચેની વ્યાખ્યા કરી રહ્યા છે ત્યાં સુધીમાં શ્રીનાથજીનું પ્રાકટ્ય થઈ ચૂક્યું છે, પણ ન પુરુષોત્તમજીએ ત્યાં શ્રીનાથજીનો ઉલ્લેખ કર્યો છે ન મહાપ્રભુજી અહીંયા ઉલ્લેખ કર્યો છે. મર્યાદા માર્ગીય દેવાલયનો ઉલ્લેખ કરી રહ્યા છે. શ્રીનાથજીના શબ્દનો અહીંયા પ્રયોગ બેમાંથી કોઈ આચાર્ય કે કલ્યાણરાયજીએ પણ કર્યો નથી, સત્સંગી ભજનકાર પણ કંઈ અહીંયા ઉપલબ્ધ નથી, કે યોજનાકાર પણ કંઈ કહી નથી રહ્યા. તો મારો તાત્પર્ય એ છે કે મર્યાદા માર્ગીય વિષ્ણુ મંદિરોમાં પુષ્ટિમાર્ગીય શરણાગતિનો જીવ શા માટે ન જઈ શકે? જ્યારે જઈ શકે છે એમ શ્રી મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે, તે સ્થિતિમાં પુષ્ટિમાર્ગી લોકોએ આ જાતની હવેલીઓ બાંધવાની કોઈ આવશ્યકતા જ નથી કે જેની અંદર પબ્લિકને સેવા કે દર્શનનો લાભ મળે. એ સમાજ ઉપર બોજરૂપ એક વ્યવસ્થા છે અને મહાપ્રભુજીની જે આજ્ઞા છે એનાથી આપણે હટીને એને ચાલવું પડે છે. એમાં દરેક જાતના દૂષણો છે, અનિષ્ટો છે. મારી આટલી વાત છે. એક મિનિટ, ભક્તિવર્ધિની ટીકામાં હરિસ્થાનના ઉલ્લેખમાં ટીકાકારોએ ગોવર્ધન આદવ એવી રીતે ઉલ્લેખ કર્યો છે અને એને આપણે વ્રજમંડળ તરીકે લેવું, વ્રજમંડળ તરીકે, હા, એ વિચાર કરી લેવો જોઈએ કે ગોવર્ધન આદવમાં ગોવર્ધનધરનું મંદિર લેવું કે વ્રજમંડળ લેવું. અને વ્રજમંડળના અંતર્ગત તો પછી બેઠકજી વગેરે પણ આવી શકે મહાપ્રભુજી ગુસાઈજીની. મેં ભૂલ તો નહીં હું તો જબ વ્રજયાત્રા ઉઠે તબ તો શિવજી કે મંદિર મેં ભી દર્શન કરને જાવે, વહાં ભી અન્યાશ્રય નહીં હૈ વો વો યાત્રા કે અંગરૂપ સો. સબસે ફનીએસ્ટ પાર્ટ તો વા કો યે હૈ કે જો ભૂતેશ્વર મહાદેવ હૈ મથુરા મેં વો મહાદેવજી ભી નહીં હૈ, વો તો મહારાજા હુવિષ્ક પઠાન રાજા તો વાકી મૂર્તિ હૈ. વાપે લિખ્યો ભયો ભી હે મહારાજા ધીરાજસ્ત હુવિષ્કસ, બહોત ક્રૂર પઠાન રાજા તો વાકી મૂર્તિ હૈ, વાકુ સિંદૂર ચપડ કે મહાદેવજી બના દીએ ઉનકે ભી ભૂતેશ્વર, વો સચમુચ ભૂતિ હતો, વાકે ઈશ્વર તરીકે મહાદેવજીમાં બિરાજ રહે ઇન્ડિયા બંદર જબ સબકી ભાવના હૈ તો. તો વો હુવિષ્ક કી મૂર્તિ કો અપન ભૂતેશ્વર મહાદેવ તરીકે દર્શન કરને જાવે યાત્રા મેં જાવે ને, તો વહાં ભી અન્યાશ્રય નહીં માન્ય હોય. એ પીતાંબરદાસની વાર્તામાં આવે છે કે શ્રી ગુસાઈજી જ્યારે વ્રજયાત્રામાં પધાર્યા ત્યારે ચોબાજીએ સંકલ્પ કરાવીને એને કહ્યું કે હું તમારી સાથે આવું, તો ગુસાઈજી કહ્યું મારી સાથે ટીંગાવાની જરૂર નથી, પાછા આવશું ત્યારે વિસર્જન વખતે મળશું. ત્યારે એમણે એમ કહ્યું કે ભલે હું ના આવું પણ કમસે કમ મથુરાના મુખ્ય મહાદેવ છે ભૂતેશ્વર, એમને તો દંડવત કરતા જજો. ત્યારે ગુસાઈજીએ ના પાડી, અમે અહીંયાથી છેટા થઈને જ નીકળશું. શ્રી ગુસાઈજી પધાર્યા ન હતા પણ આજના ગોસ્વામીઓ છે એ તમને બધાને ત્યાં ભૂતેશ્વરમાં લઈ જાય છે. એ હવે શા માટે લઈ જાય છે એનો ભાવ પ્રકાશ એ લોકો જ કરી શકે. વાક્ય મૂર્તિ મને મહાદેવજી કે સ્વરૂપ કે નીચે લખ્યો મહારાજા ધીરાજસ હુવિષ્કસ, બહુ ક્રૂર રાજા હતો હુવિષ્ક. નહીં તો વાકો મૂકું કારણ એ લગે હે, વાકો કારણ મૂકું એ લગ, મને કારણ એવું લાગે છે કે કોઈ કાલમાં ભૂતેશ્વર મહાદેવનું એ સ્થળ હશે અને કેમ કે યવનોએ ભૂતેશ્વર મહાદેવજીનો ખંડિત કર્યા હશે એટલે પછી જે મળ્યા તેમને ત્યાં બેસાડી દીધા. હવે એ વખતે એવો ભૂત જેવો લાગ્યો હશે તો એમને કહ્યું કે આ જ ભૂતેશ્વર મહાદેવ હશે. એ હવે પ્રધાનનો રંગ અંગ પણ જોવું જોઈએ. એટલે મારો પ્રશ્ન હજી ત્યાં જ છે. આપણે આ વિષયમાં કંઈ એક તો જે સ્વરૂપમાં ભેદ છે એ અમે બધા નાના ભાઈઓ કઝિન બધા બેઠા હતા એક દિવસે ને એમ જ ગપ મારી રહ્યા હતા. એટલામાં એક પેલા શાસ્ત્રીજી આવ્યા જુનિયર ડોંગરે મહારાજ. એમને મને પૂછ્યું મારા નાના ભાઈ માટે કે આ કોણ છે. એટલે અમે હસતા હતા ને એ હસતા નહોતા એટલે મેં કીધું કે આ પથ્થરના દેવતા છે. તો એમણે સાષ્ટક દંડવત લગાવી કે કોણ જાણે પથ્થરના દેવતા હોય તો. એટલે મારો નાનો ભાઈ હસી ગયો પછી તરત. નહીં તો અમારી સાથે હસી મજાકમાં ભાગ નહોતો લેતો. એમણે પૂછ્યું કે આપ કયા મારા બાવા શ્રી? મેં કીધું પથ્થરના દેવતા છે, હસતા નથી. એને સાસુ વખતે વ્રત લગાવી પછી માં નાના ભાઈને પરત હસી આવી ગઈ. એની તને પ્રસન્ન કરી લીધા એક જુનિયર ડોંગરે મહારાજે. એટલે ઘણી વખતે એવું થતું હોય છે કે કોકે કહી દીધું હશે કે આ જ ભૂતેશ્વર છે ને પધરાવી દીધા. સ્થળ હશે ચોક્કસ. તો પુષ્ટિમાર્ગી આચાર્યદેવનો પણ મર્યાદા માર્ગીએ તીર્થના જ અધિદેવતા હોય એને જ ત્યાં જવું કે અન્ય દેવતાઓ તીર્થમાં આવતા એવો કોઈ એ પ્રશ્ન ન હતો. સામાન્ય રીતે બાબતમાં એ અમારા છે કે અન્યસ્ય ભજન તત્ર સ્વતો ગમનમે ઘરના વડીલો સ્વતો ચલાવી પોતાની મેળે આરતી ઉતારવા માટે પધારતા. રસ્તામાં આવતા હોય તો કોઈને પણ અભિવાદન કરવામાં અન્યાશ્રય નથી જ. સાધુ દીપિકા અમે કહી રહ્યા છીએ તીર્થેશું તીર્થ દેવાના તીર્થ દેવોનો અને સૌથી મોટી મુખ્ય વાત છે કે શ્રીનાથજીની સખડી વૈષ્ણવોના હાથથી બાળકો નથી અરોગતા, પણ જગન્નાથજીની સખડી વૈષ્ણવોના હાથથી અરોગવા ખાસ પધારે છે. તો જો પુરુષોત્તમ ન હોય જગન્નાથની શરણમાં તો અન્યાશ્રય થઈ ગયો કહેવાય. કોણ જગન્નાથજીનો સખડી પ્રસાદ વૈષ્ણવના હાથથી અરોગી શકે ત્યાં નથી છોવાતો. એટલે જો એ પુરુષોત્તમ ન હોય જગન્નાથજી પ્રણાલીમાં કે કથા પ્રણાલીમાં સામેલ કરી શકીએ એટલું હવે જ્યારે પરિસ્થિતિ ત્યારે શું હોઈ શકે કે આંધલે બહેરું કરી રહ્યા છે આ બાબતમાં. એટલે જગને પુરુષોત્તમ હોય તો કઈ વાંક નહીં ને. એટલે એક નવીન ભાવ પ્રકાશની આ સંબંધમાં કોઈ આવશ્યકતા હોય એવું લાગે છે. કઈક તો આંધલે બહેરું કુટાયું છે બાબતમાં. હા કઈક મને એવું લાગે છે કે આમાં અધિકારીનો નિર્દેશ કરવા માટે આ સ્પેશિયલી લખવામાં આવ્યું છે કે આમાં ચાર ખવાળું વચન વિચારવું. જ્યારે આ વચન આપણે વિચારી રહ્યા છીએ પ્રપત્તિ માર્ગ કહું છું કહીને, તો ત્યાં જે વાત લખાયેલી કે ચાર ખવાળું વચન વિચારવું, અને ચાર ખવાળું વચન સ્પેસિફિકલી નિર્દેશ કરે છે કે જે અધિકારી છે એને પહેલાં રુચિ થાય છે, પહેલાં તો સંસ્કાર થાય છે એના, એને સંસ્કાર મળે છે સતત અથવા તો પરત, એને પછી રુચિ ઉત્પન્ન થાય છે, એના કારણે માર્ગમાં પ્રવેશ કરવાની ઈચ્છા થાય છે, ભગવત કૃપાનો અંકુર દ્રઢ થતાં માર્ગની સર્વોત્તમતાનું ભાન થવાથી ગુરુ પાસે શરણ દીક્ષા પ્રાપ્ત કરે છે, માર્ગમાં પ્રવેશ કરે છે વગેરે વગેરે જે પ્રકાર લખ્યો છે. અભેદ બુદ્ધિ થાય છે, પછી ભજન થાય છે આચાર્ય ચરણોનું માર્ગ ગ્રંથોના રૂપે, સંગ થાય છે અને ભગવત સેવા કરી શકવામાં ઉપયોગી ગુણોની વૃદ્ધિ થાય છે, અને પછી લખ્યું છે કે ભગવત સેવા કરવાનો જો અધિકાર ન હોય તો ભાગવતનો પાઠ અને ચિંતન વગેરે કરવા, અને અધિકાર ન હોય તો ત્રિવિધ નામાવલી અને પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવા, અને ઉત્તમ અધિકાર એટલે કે આઈ થિંક કે વ્યસન સિદ્ધ થઈ ગયું હોય તો દેહપાત પર્યંત તીર્થાટન કરવું. ખ્યાલ નથી ઉત્તમ તો શું એટલે તારો તો કહેવાનો મતલબ એ છે કે અધિકારી એનો ફિક્સ છે કે એને સેવા બિરાજતી નથી. આ જે પ્રપત્તિ માર્ગનો અધિકારી છે એને સેવા બિરાજતી નથી, તો પછી તીર્થાટન કરવામાં એને વાંધો ક્યાં છે? એટલે એ તીર્થાટન કરીને બી એ જ ફળ પ્રાપ્ત કરી શકે છે જે ફળ ભક્તિ દ્વારા બી એને મળે છે. થોડો અંશુભાઈ, શરદ બાવાને જે રીતનો હું મને ખ્યાલ આવે છે, શરદ બાવાનો આશય એ છે કે એક તો એ છે કે જે વાર્તા પ્રસંગ કહ્યો એ વાર્તા પ્રસંગની અંદર બે સ્વરૂપ અલગ અલગ બતાવ્યા, એ સ્વરૂપની અંદર એટલે પ્રભુના સ્વરૂપમાં કોઈ તરતમતા છે કે નહીં, એ તરતમતા નથી તો એ આપણે નિર્ણય કર્યો કે બે, ચાહે દ્વારકાધીશનું સ્વરૂપ હોય કે ચાહે શ્રીનાથજીનું સ્વરૂપ હોય, એ સ્વરૂપમાં તરતમતા નથી. જેજેનો બીજો આશય એવો લાગી રહ્યો છે કે જો એ સ્વરૂપમાં તરતમતા જો ન હોય તો આપણી પાસે આચાર્ય ચરણે જ્યારે પ્રપત્તિનો માર્ગ સ્પષ્ટ બતાવ્યો છે જેની અંદર મર્યાદા માર્ગના મંદિરમાં જઈને પણ આપણે પ્રપત્તિ માર્ગ પર અનુસરણ કરી શકીએ છીએ અને એ આચાર્ય ઉપદિષ્ટ જ માર્ગ છે, એ વસ્તુનો આપણે શા માટે વિચાર નથી કરતા, એને આપણે સાધનામાં શા માટે લેતા નથી? આપણે ત્યાં પ્રપત્તિની ઘોર ઉપેક્ષા થઈ છે, આપણે ત્યાં પ્રપત્તિ માર્ગની ઘોર ઉપેક્ષા થઈ છે, એને કારણે આપણે થઈ શું રહ્યું છે, સેવાનો એટલો બધો જોગ આવી રહ્યો છે કે પ્રપત્તિપૂર્વક સમર્પણ જે હોવું જોઈએ કે શરણાગતિપૂર્વક જે સમર્પણ હોવું જોઈએ એ શરણાગતિપૂર્વક ન રહી શરણાગતિ રહિત સેવા થઈ ગઈ, એને કારણે આપણે મંદિરો વગેરે જે હવેલીઓ ખોલવાનો જે પ્રસંગ થયો એના અનુકલ્પમાં જે આચાર્ય ચરણે સ્પષ્ટ ઉલ્લેખ આપી રહ્યો છે એનો વિચાર કેવી રીતે કરવો જોઈએ એવો એમનો આશય.